શ્રીમદ દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય 29. સીતાહરણ અને ભાવિના વિષયમાં રામ લક્ષ્મણની વાતચીત, શ્રી નારદજી દ્વારા નવરાત્ર વ્રતોપદેશ અને શ્રીરામ દ્વારા વ્રત કરવું. વ્યાસજી કહે છે, રાવણના દુષ્ટ વચન સાંભળીને જાનકી માતા ભયથી વ્યાકુળ થઈ ગયા. તેઓ ધ્રુજવા લાગ્યા. પછી મનને સ્થિર કરીને તેમણે કહ્યું, પુલસ્ત્ય પુત્ર રાવણ, તું કામનો શિકાર થઈને કેમ આવા દુષ્ટ શબ્દો બોલે છે? અરે, હું બજારની વેશ્યા નથી. મારો જન્મ મહારાજ જનકના કુળમાં થયો છે. રાવણ, તું લંકા ચાલ્યો જા, ભગવાન રામ તને અવશ્ય મારશે. મારા પરની આસક્તિને કારણે જ તારું મૃત્યુ થશે. તે વાત બિલકુલ સત્ય છે. આ પ્રમાણે કહીને ભગવતી જાનકી ઝૂંપડીમાં અગ્નિકુંડ પાસે ગયા. તે સમયે જગતને રોડાવનાર રાવણ માટે ચાલ્યો જા, ચાલ્યો જા એવા શબ્દો તેમના મુખેથી નીકળી રહ્યા હતા. ત્યાર પછી રાવણ તેના મૂળ રૂપમાં આવીને ઝૂંપડીની પાસે પહોંચ્યો અને તેણે બળજબરીથી સીતાને પકડી લીધા. સીતા ભયથી આક્રંદ કરવા લાગ્યા, હે રામ, હે રામ, હે લક્ષ્મણ. આ પ્રકારની કરુણ ચીસો નીકળતી હતી. રાવણે તેમને પકડ્યા અને રથમાં બેસાડી તરત ચાલ્યો ગયો. રસ્તામાં તેને અરુણના પુત્ર જટાયુએ રોક્યો. ત્યાં જ જટાયુ અને રાવણનું યુદ્ધ થયું અને છેવટે રાવણે જટાયુને મારીને સીતાને લઈને લંકામાં જતો રહ્યો. ત્યાં ટીટોળીની પેઠે રડતા સીતાને દુષ્ટ રાવણે અશોક વાટિકામાં રાખ્યા. તેમની આજુબાજુ રાક્ષસીઓનો પહેરો મૂકી દીધો. સામ દામ દંડ અને ભેદ બધા ઉપાયો કરવા છતાં રાવણ સીતાને તેમના સદાચારથી ડગાવી ન શક્યો. પંચવટીમાં ભગવાન શ્રીરામ મારેલા સુર્ણ મૃગને લઈને આશ્રમ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમણે સામે આવી રહેલા લક્ષ્મણને જોયા. તરત ભગવાન રામે કહ્યું, અરે ભાઈ, તે આ અયોગ્ય કામ કેમ કર્યું? સીતાને એકલા મૂકી તું શા માટે અહીં આવ્યો? શું તું તે નીચનો મારીચનો અવાજ સાંભળીને દોડી આવ્યો? તે વખતે સીતાના વાગબાણથી લક્ષ્મણ અત્યંત દુઃખી હતા. તેમણે ભગવાન રામને કહ્યું, પ્રભુ સમય બળવાન છે, તેની જ પ્રેરણાથી હું અહીં આવ્યો છું, એ જ સત્ય છે. પછી શ્રીરામ અને લક્ષ્મણ પર્ણકુટીરમાં ગયા. તેમણે ત્યાં સીતાજીને ન જોયા. હવે તેમના દુઃખનો પાર ન રહ્યો. પછી બંને ભાઈ જાનકીને શોધવા માટે તૈયાર થયા. શોધતા શોધતા તેઓ જટાયુ જ્યાં પડ્યા હતા ત્યાં પહોંચ્યા. પક્ષીરાજ પૃથ્વી પર પડ્યા હતા, હજુ તેમનો પ્રાણ ગયો ન હતો. જટાયુ બોલ્યા, પ્રભુ, હમણાં જ થોડા સમય પહેલા રાવણ માતા જાનકીનું હરણ કરી લઈ ગયો છે. મેં તેને રોક્યો હતો, પરંતુ આખરે તેની શક્તિ ચઢિયાતી સાબિત થઈ, તેથી હું યુદ્ધ ભૂમિમાં પડી ગયો. આ પ્રમાણે કહ્યા પછી જટાયુના પ્રાણ ચાલ્યા ગયા. ભગવાનના સ્પર્શથી તેનો દેહ પવિત્ર બની ગયો હતો. શ્રીરામ અને લક્ષ્મણે તેનો અગ્નિસંસ્કાર કર્યો. તેઓ ત્યાંથી આગળ વધ્યા. પછી તેમણે કબંધને મારીને તેનો શ્રાપમાંથી ઉદ્ધાર કર્યો. કબંધના કહેવાથી જ સુગ્રીવ સાથે શ્રીરામની મિત્રતા થઈ. મહાવીર વાલી ભગવાન શ્રીરામના હાથે અણાઈને સ્વર્ગલોકમાં ગયો. પોતાનું કાર્ય સાધવાની આશાથી શ્રીરામે કિષ્કિંધાનું ઉત્તમ રાજ્ય સુગ્રીવને આપ્યું. ભગવાન રામ લક્ષ્મણની સાથે ત્યાં ઘણા સમય સુધી રહ્યા. રાવણ દ્વારા હરણ કરાયેલા સીતાની યાદમાં રામનું મન હંમેશા ચિંતિત રહેતું હતું. એક દિવસે સીતાની યાદમાં અત્યંત વ્યાકુળ થઈને ભગવાન રામે લક્ષ્મણને કહ્યું, હે સુમિત્રાનંદન, જાનકીના હજુ સુધી કઈ ખબર મળ્યા નથી. તેના વિના મારું મૃત્યુ નિશ્ચિંત છે. જાનકી વિના હું અયોધ્યામાં પગ મૂકી શકીશ નહીં. રાજ્ય તો હાથમાંથી નીકળી ગયું, વનવાસી જીવન જીવવું પડ્યું, પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો, સ્ત્રીનું હરણ થયું, ખબર નથી હજી ભાગ્યમાં શું શું લખ્યું છે. મનુના ઉત્તમ કુળમાં આપણો જન્મ થયો છે. રાજકુમાર થવા માટે સર્જાયેલા આપણે વનમાં અપાર દુઃખો ભોગવી રહ્યા છીએ. લક્ષ્મણ, તું પણ રાજ્યના ભોગોનો ત્યાગ કરીને દેવ યોગે મારી સાથે નીકળી પડ્યો તો હવે તું પણ અપાર દુઃખ ભોગવ. લક્ષ્મણ, વિદેહ કુમારી સીતા પણ બાળક બુદ્ધિથી આપણી સાથે નીકળી ગઈ અને દુરાત્મા દેવે તે સ્ત્રીને પણ અત્યંત કઠોર દુઃખની દશામાં નાખી દીધી. રાવણના ઘરમાં તે સુંદરી સીતા કેવી રીતે દુઃખદ સમય વિતાવતી હશે? તે સાધ્વી સ્ત્રીના બધા આચાર પવિત્ર છે, મારા પર તેનો અપાર પ્રેમ છે. લક્ષ્મણ, સીતા રાવણના વશમાં ક્યારેય થશે નહીં. જનકના ઘરમાં ઉત્પન્ન થયેલી તે સુંદરી ત્યાં કઈ રીતે રહેતી હશે? હે ભરતના ભાઈ, હું સત્ય કહું છું કે જો રાવણ તેના પર જુલમ કરશે તો જાનકી તેનો પ્રાણ છોડી દેશે, પરંતુ તે રાવણને આધીન નહીં થાય. વીર લક્ષ્મણ, કદાચ જાનકીનું જીવન સમાપ્ત થઈ જશે તો મારા પ્રાણ પણ શરીરને છોડી દેશે, એ ધ્રુવ સત્ય છે. આ પ્રમાણે કમળ સમાન નેત્રોવાળા શ્રીરામ વિલાપ કરતા હતા ત્યારે ધર્માત્મા લક્ષ્મણે તેમને આશ્વાસન આપતા કહ્યું, હે મહાબાહુ, આ સમયે આપ વ્યવસ્થા છોડી ધૈર્ય રાખો, હું તે નીચ રાવણને મારીને માતા જાનકીને લઈ આવીશ. જે સુખ દુઃખમાં ધૈર્ય રાખવી સમાન રહે છે તે જ બુદ્ધિમાન છે. દુઃખ આવે ત્યારે આકળ વિકળ થઈ જવું અને વૈભવમાં રચ્યા પચ્યા રહેવું એ ઓછી બુદ્ધિવાળાનું કામ છે. સંયોગ અને વિયોગ તો બધા જ સંયોગ અને વિયોગ તો થતા જ રહે છે, તે માટે શોક શું કામ કરવો? જે રીતે પ્રતિકૂળ સમયને લીધે રાજ્ય ભ્રષ્ટ થઈ વનવાસ થયો, સીતાજીનું હરણ થયું, તે જ રીતે અનુકૂળ સમયે આવવાથી સંયોગ પણ થઈ જશે. હે ભગવાન, આમાં બીજો કોઈ વિચાર કરવાની જરૂર નથી, આપ શોક ન કરો. અનેક વાનરો છે, શ્રી જાનકીજીને શોધવા માટે તે ચારે દિશામાં જશે, તેમના પ્રયાસથી સીતા માતાની ભાળ અવશ્ય મળશે. કારણ કે તેઓ ક્યાં છે તેની માહિતી મળ્યા પછી હું ત્યાં જઈશ અને પૂરી શક્તિથી તે નીચ રાવણને મારીને જાનકીજીને લઈ આવીશ. અથવા હે ભાઈ, આપણી સેના અને શત્રુઘ્ન સહિત ભરતજીને બોલાવી અમે ત્રણે મળીને આપણા શત્રુ રાવણને મારી નાખશું, તેથી આપ બિલકુલ શોક ન કરો. હે રાઘવ, પૂર્વકાળ વિશે રઘુરાજાએ માત્ર એક જ રથમાં બેસીને બધી દિશાઓ જીતી લીધી હતી, તેમના આજ કુળદીપ આપ છો, તેથી આપને માટે શોક કરવો ઉચિત નથી. હું એકલો જ સમસ્ત દેવતાઓ અને દાનવોને જીતવાની શક્તિ ધરાવું છું, વળી મારા સહાયકો તો છે જ. પછી અધમ રાવણને મારું તેમાં શંકા શી છે? મારી સહાયતા માટે હું જનકજીને પણ બોલાવીશ. હે રઘુનંદન, મારા પ્રયાસથી દેવોને સતાવનાર દુરાચારી રાવણ અવશ્ય નિષ્પ્રાણ થઈ જશે. હે રાઘવ, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ ચક્રની જેમ હંમેશા આવતા જતા રહે છે, હંમેશા કોઈ એક સ્થિતિ રહેતી નથી. જે લોકો સુખ અને દુઃખમાં પોતાને સમાન નથી રાખી શકતા તે શોકના સમુદ્રમાં ડૂબી જાય છે, તેને ક્યારેય સુખ મળી શકતું નથી. આપ તો આવા લોકોથી પર છો. હે રઘુનંદન, ઘણા સમય પહેલાની વાત છે, ઇન્દ્રને પણ દુઃખ ભોગવવું પડ્યું હતું. બધા દેવતાઓએ મળીને તેમના સ્થાન પર નહુષને બેસાડી દીધા હતા. ઇન્દ્ર પદભ્રષ્ટ થઈને ભયને લીધે કમળની નળીમાં બેસી રહ્યા. ઘણા વર્ષો સુધી તે અજ્ઞાતવાસમાં રહ્યા, પરંતુ સમય બદલાતા જ ઇન્દ્રને પાછું પોતાનું સ્થાન પ્રાપ્ત થઈ ગયું. મુનિના શ્રાપથી નહુષની આકૃતિ અજગર જેવી થઈ ગઈ અને તેને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકાઈ જવું પડ્યું. જ્યારે નહુષના મનમાં ઇન્દ્રાણીને મેળવવાની પ્રબળ ઈચ્છા થઈ અને તે બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો ત્યારે અગસ્ત્યજીને ક્રોધ આવ્યો અને પરિણામે નહુષને સર્પયોનિમાં જવું પડ્યું. તેથી હે રાઘવ, દુઃખની પરિસ્થિતિ સામે હોય ત્યારે શોક કરવો યોગ્ય નથી. બુદ્ધિમાન માણસે આવી સ્થિતિમાં મનને વિચલિત ન થવા દેવું અને ધીરજ રાખવી. હે મહાભાગ, આપ સર્વજ્ઞ છો. હે જગત પ્રભુ, આપ બધું જ કરવા સમર્થ છો, છતાં સામાન્ય મનુષ્યની જેમ આટલો બધો શોક કેમ કરો છો? વ્યાસજી કહે છે, લક્ષ્મણના ઉપરુક્ત વચનોથી ભગવાન રામનો વિવેક જાગૃત થયો. હવે તેઓ શોક ત્યજીને નિશ્ચિંત થઈ ગયા. આ પ્રમાણે ભગવાન રામ અને લક્ષ્મણ પરસ્પર વિચાર કરતા મૌન બેઠા હતા ત્યારે નારદ ઋષિ ત્યાં પધાર્યા. તેઓ વીણા વાદન કરી રહ્યા હતા. વીણાના સ્વરોમાં રથંતર સામનો ઊંચો ધ્વનિ ગુંજી રહ્યો હતો. મુનિજી ભગવાન રામ પાસે પહોંચી ગયા. નારદજીને જોઈને શ્રીરામ ઉભા થઈ ગયા. તેમનું પાદ્ય અને અર્ધ્યથી પૂજન કર્યું અને હાથ જોડીને તેમની સામે ઉભા રહ્યા. મુનિની આજ્ઞા થતાં મુનિ પાસે બેસી ગયા. લક્ષ્મણજી પાસે બેઠા હતા. શ્રીરામ લક્ષ્મણને માનસિક દુઃખ તો હતું જ. મુનિવર નારદજીએ પ્રેમપૂર્વક તેમની કુશળતા પૂછી અને કહ્યું, હે રાઘવ, તમે સામાન્ય મનુષ્યની જેમ આટલા દુઃખી કેમ દેખાવ છો? દુષ્ટ રાવણે સીતાજીનું હરણ કર્યું છે એ વાત તો હું જાણું છું. હું દેવલોકમાં ગયો હતો ત્યાં મને આ સમાચાર મળ્યા. પોતાના માથા પર નાચતા મૃત્યુને જાણ્યા વિના મોહગ્રસ્ત થઈને રાવણે આ કુકર્મ કર્યું છે. રાવણનો સંહાર એ જ આપના અવતારનું પ્રયોજન છે અને તે માટે જ સીતાજીનું હરણ થયું છે. જાનકી પૂર્વ જન્મમાં મનુપુત્રી જાનકી પૂર્વ જન્મમાં મુનિપુત્રી હતા. તેઓ તપસ્વી હતા, સાધ્વી વનમાં તપ કરતા હતા. ત્યારે તેમને રાવણે જોયા. હે રાઘવ, તે દૃષ્ટે મુનિ કન્યાને વિનંતી કરી, તમારી પત્ની બની જા. મુનિકન્યા દ્વારા ઘોર અપમાનિત થવાથી દુષ્ટ રાવણે તે મુનિકન્યાનો ચોટલો પકડ્યો ત્યારે તે તપસ્વીની ક્રોધાગ્નિ ભડકી ઉઠ્યો. તેમણે વિચાર્યું, દૃષ્ટના સ્પર્શ થયેલા શરીરનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે. હે રામ, તેમણે તે જ વખતે રાવણને શ્રાપ આપ્યો. હે દૃષ્ટ, તારો સંહાર કરવા માટે હું પૃથ્વી પર સુંદર સ્ત્રી બનીને પ્રગટ થઈશ. હું કોઈ માતાના ગર્ભથી પ્રગટ નહીં થાઓ. આ પ્રમાણે કહીને તે તપસ્વીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો. તે જ આ સીતા છે જે લક્ષ્મીના અંશથી પ્રગટ્યા છે. બ્રહ્મે સાપને માળા સમજીને ગળામાં પહેરનાર વ્યક્તિની જેમ પોતાના વંશને ખતમ કરવા માટે જ રાવણે સીતાનું હરણ કર્યું છે. હે રાઘવ, દેવતાઓએ રાવણના સંહાર માટે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી હતી. પરિણામે રઘુકુળમાં આપના રૂપે શ્રી હરિનું પ્રાગટ્ય થયું છે. હે મહાબાહુ, ધીરજ રાખો. નિરંતર ધર્મમાં તત્પર રહેનારા સાધ્વી સીતા કોઈના વશમાં થશે નહીં. તેમનું મન નિરંતર ધ્યાન દ્વારા આપની સાથે જોડાયેલું છે. સીતાજીને પીવા માટે સ્વયં ઇન્દ્ર એક પાત્રમાં કામધેનુનું દૂધ મોકલે છે અને તે અમૃત જેવું દૂધ તેઓ રોજ પીએ છે. કમળપત્ર જેવા વિશાળ નેત્રોવાળા સીતાને સ્વર્ગની સુરભી ગાયનું દૂધ પીવાથી ભૂખ તરસનું જરા પણ કષ્ટ સહેવું પડતું નથી. આમ મેં મારી નજરે જોયું છે. હે રાઘવ, હવે હું રાવણનો નાશ કરવાનો ઉપાય કહું છું. આસો મહિનામાં તમે શ્રદ્ધાપૂર્વક નવરાત્ર અનુષ્ઠાન કરો. હે રામ, નવરાત્રમાં ઉપવાસ, ભગવતીની આરાધના તથા વિધિપૂર્વક જપ અને હોમ કરવાથી બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ અગાઉ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને સ્વર્ગના અધિપતિ ઇન્દ્ર પણ નવરાત્ર અનુષ્ઠાન કરી ચૂક્યા છે. તેથી હે રામ, તમે આ પવિત્ર નવરાત્ર વ્રત કરો. કોઈ મુશ્કેલ કાર્ય આવી પડ્યું હોય ત્યારે મનુષ્ય આ વ્રત અવશ્ય કરવું જોઈએ. હે રાઘવ, વિશ્વામિત્ર, ભૃગુ, વશિષ્ઠ અને કશ્યપ વગેરે ઋષિઓએ પણ આ વ્રત કર્યું છે. તેથી હે રાજેન્દ્ર, તમે રાવણનો વધ કરવાના હેતુથી આ વ્રતનું અનુષ્ઠાન કરો. વત્રાસુરનો વધ કરવા માટે ઇન્દ્રએ તથા ત્રિપુરાસુરનો વધ કરવા માટે શંકરે પણ આ સર્વોત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. હે મહામતી, મધુદૈત્યને મારવા માટે ભગવાન શ્રી હરિએ સુમેરુ ગિરી પર્વત ઉપર આ વ્રત કર્યું હતું. તેથી હે રાઘવ, સાવધાની પૂર્વક વિધિ સાથે તમારે પણ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. ભગવાન શ્રી રામે પૂછ્યું, હે દયાના સાગર, આપ સર્વ જ્ઞાન સંપન્ન છો, આપ મને વિસ્તારથી જણાવો કે આ દેવી કોણ છે, તેમનો પ્રભાવ શું છે, તે ક્યાંથી અવતરિત થયા છે અને તેમનું નામ શું છે. નારદજી બોલ્યા, હે રામ, સાંભળો, આ દેવી દેવી આદ્ય શક્તિ છે, તે નિત્ય અને સનાતન છે, તેમની કૃપાથી બધી જ કામનાઓ પૂરી થાય છે. આરાધના કરવાથી તે દુઃખોને સહજ રીતે દૂર કરે છે. હે રઘુનંદન, બ્રહ્માદિ સંપૂર્ણ જગતના તે આદિ કારણ છે, તેમના તે શક્તિ વિના કોઈ કશી પણ ચેષ્ટા કરવા સમર્થ નથી. મારા પિતા બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને શંકર સંહાર કરે છે. તેમનામાં જે ઉત્પત્તિ, પાલન અને વિનાશની શક્તિ છે તે જ આ દેવી છે. ત્રિલોકમાં સત અસત જે કોઈ વસ્તુની સત્તા છે તેની ઉત્પત્તિમાં દેવી સિવાય બીજું કોઈ કારણ નથી. જ્યારે કોઈની પણ સત્તા ન હતી ત્યારે પણ આ પ્રકૃતિ શક્તિ દેવી પૂર્ણ રૂપે બિરાજતા હતા. યુગના આરંભમાં તેમની શક્તિથી જ એક પુરુષ પ્રગટ થાય છે અને તેની સાથે તેઓ આનંદથી વિહાર કરે છે. ત્યારે શક્તિ નિર્ગુણ રૂપે ઓળખાય છે. ત્યાર પછી તે દેવી સગુણ સાકાર રૂપે પ્રગટ થઈને ત્રણેય લોકોને ઉત્પન્ન કરે છે. તેના દ્વારા સર્વપ્રથમ બ્રહ્માજી વગેરે દેવતાઓનું સર્જન થાય છે અને તેમનામાં શક્તિ રૂપે તે બિરાજમાન હોય છે. આ દેવી તત્વનું જ્ઞાન થતા મનુષ્ય જન્મ મરણ રૂપી સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. દેવી તત્વનું જ્ઞાન આવશ્યક છે. વેદ તો પછીથી પ્રગટ્યા, અર્થાત વેદોની રચના આ દેવીએ જ કરી છે. બ્રહ્માદિ દેવતાઓએ ગુણ અને કર્મના ભેદથી આ દેવીના અનંત નામો વર્ણવ્યા છે અને કલ્પ્યા છે. હું તમને શું કહું હે રઘુનંદન, આથી સ સુધીના સ્વરો તથા વર્ણો વ્યંજનોના સંકલનથી ભગવતીના અનેક નામો થાય છે. ભગવાન રામે કહ્યું, હે વિપ્રવર, આપ મને આ વ્રતનો સંક્ષેપમાં વિધિ જણાવવાની કૃપા કરો, કારણ કે હું પ્રેમપૂર્વક દેવીની આરાધના કરવા ઈચ્છું છું. નારદજી બોલ્યા, હે રામ, સમતલ જમીન ઉપર એક સિંહાસન મૂકીને તેના પર ભગવતી જગદંબાને પધરાવો અને નવરાત્રી સુધી ઉપવાસ કરી ને તેમની આરાધના કરો. પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ. રાજન, આ કાર્યમાં હું આચાર્ય થઈશ, કારણ કે દેવતાઓનું કાર્ય જલ્દી સિદ્ધ થાય છે. કારણ કે દેવતાઓનું કાર્ય જલ્દી સિદ્ધ થાય તે માટે હું ઉત્સાહી છું. વ્યાસજી કહે છે, પરમ પ્રતાપી ભગવાન શ્રી રામે નારદ મુનિની વાત સત્ય માની. આસો માસ આવ્યો ત્યારે એક ઉત્તમ સિંહાસન બનાવરાવ્યું અને તેના પર ભગવતી જગદંબાને પધરાવ્યા. ઉપવાસ કરીને ભગવાને વિધિપૂર્વક નવરાત્ર વ્રત કર્યું. પવિત્ર કિષ્કિંધા પર્વત પર આ વ્રતનો આરંભ કર્યો. નવ દિવસ સુધી વિધિપૂર્વક આ શ્રેષ્ઠ વ્રત શ્રદ્ધા સાથે કર્યું, તેમાં હોમ પૂજન આદિ વિધિ કરવામાં આવ્યો. આ વ્રતમાં લક્ષ્મણ પણ શ્રીરામની સાથે જોડાયા. આઠમના દિવસે રાત્રિના સમયે દેવી ભગવતી સિંહા ભગવતી સિંહ પર બેસીને પ્રગટ થયા અને શ્રીરામ લક્ષ્મણને દર્શન આપ્યા. પર્વતના ઊંચા શિખર પરથી દેવીએ મેઘ જેવા ગંભીર શબ્દમાં કહ્યું. દેવી બોલ્યા, એ મહાબાહુ શ્રીરામ, હું તમારા વ્રતથી અત્યંત પ્રસન્ન થઈ છું. તમારી ઈચ્છા હોય તે વરદાન માગો. તમે ભગવાન નારાયણના અંશ છો. મનુના પવિત્ર કુળમાં તમારું પ્રાગટ્ય થયું છે. રાવણનો સંહાર કરવા માટે દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થઈ તમે અવતાર લીધો છે. આ પહેલા પણ મત્સ્ય અવતાર ધારણ કરીને તમે વેદોની રક્ષા કરી અને ભયંકર રાક્ષસોનો સંહાર કર્યો હતો. ત્યાર પછી કચ્છપ રૂપે તમે મંદરાચલ પર્વતને પીઠ પર ધારણ કર્યું અને સમુદ્ર મંથન કરાવી દેવોને અમૃત પાઈને શક્તિશાળી બનાવ્યા. હે રામ, તમે વરાહ રૂપે પણ પ્રગટ થઈ પૃથ્વીને દાંતના અગ્રભાગ ઉપર ધારણ કરી હતી. આપે હિરણાક્ષનો સંહાર કર્યો. નૃસિંહ રૂપે પ્રગટ થઈ આપે હિરણ્યકશિપુનો સંહાર કરી પ્રહલાદની રક્ષા કરી. પુરાણ કાળમાં વામન રૂપ ધારણ કરીને તમે બલિરાજાને છેતર્યો. ત્યારે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા તમે ઇન્દ્રના નાના ભાઈ વામન રૂપે પધાર્યા હતા. ભગવાન વિષ્ણુના અંશ એવા પરશુરામ રૂપે જમદગ્નિ ઋષિને ત્યાં પધાર્યા. ત્યારે ક્ષત્રિયોને મારીને બ્રાહ્મણોને પૃથ્વીનું દાન કર્યું. હે રઘુનંદન, એ જ પ્રમાણે અત્યારે તમે રાજા દશરથજીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છો. બધા દેવોની પ્રાર્થનાથી આપ શ્રીરામ રૂપે અવતર્યા છો, કારણ કે રાવણ દેવતાઓને અતિશય કષ્ટ આપી રહ્યો હતો. હે રાજન, અત્યંત બળવાન આ બધા વાનરો દેવતાઓના જ અંશ છે. તે મારી શક્તિથી તમારી સહાયતા કરશે. હે નિષ્પાપ, તમારો આ નાનો ભાઈ લક્ષ્મણ શેષનાગનો અવતાર છે. રાવણના પુત્ર મેઘનાદને તે અવશ્ય મારશે, તે નિશ્ચિંત માનજો. હવે તમારું પરમ કર્તવ્ય છે કે વસંત ઋતુના નવરાત્રમાં પણ શ્રદ્ધા સાથે નવરાત્ર વ્રત કરવું. ત્યાર પછી પાપી રાવણને મારીને સુખપૂર્વક અયોધ્યાનું રાજ્ય ભોગવો. 11,000 વર્ષો સુધી આ પૃથ્વી પર તમારું રાજ્ય સ્થિર રહેશે. હે રાઘવેન્દ્ર, ત્યાર પછી પાછા તમે પરમ ધામમાં જશો. વ્યાસજી કહે છે. આ પ્રમાણે કહીને ભગવતી અંતર્ધાન થઈ ગયા. ભગવાન રામના મનમાં અત્યંત હર્ષ થયો. નવરાત્ર વ્રતની પૂર્ણાહુતિ કરીને દશમના દિવસે ભગવાન રામે આગળ જવા પ્રયાણ કર્યું. પ્રસ્થાન કરતા પહેલા વિજયાદશમીનું પૂજન કર્યું. ભગવાન શ્રીરામનો યશ જગત જગ પ્રસિદ્ધ છે, તેઓ પૂર્ણ કામ છે. તેમણે પરમ શક્તિની પ્રેરણાથી સુગ્રીવ સાથે મિત્રતા કરી સમુદ્ર કિનારે આવ્યા. સમુદ્ર ઉપર પુલ બાંધવાની વ્યવસ્થા કરીને લંકા પહોંચ્યા અને દેવતાઓના શત્રુ રાવણનો સંહાર કર્યો. જે મનુષ્ય ભક્તિ સાથે દેવીના ઉત્તમ ચરિત્રનું શ્રવણ કરશે તેને આ લોકમાં ઉત્તમ ભોગો સુલભ થશે અને છેવટે પરમપદની પ્રાપ્તિ થશે. અધ્યાય 29-30 સમાપ્ત. શ્રીમદ દેવી ભાગવતનો 3જો સ્કંધ સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી. જય.